كان قولهم إلا أن قالوا ربنا اغفر لنا ذنوبنا وإسرافنا في أمرنا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. અને વળી ખૂબી તો એ છે કે તેમનું કહેવું આ સિવાય કાંઈ ન હતું કે એ અમારા પાલનહાર, અમારા ગુનાહોને તથા અમારા તે મામલાઓને કે જેમાં અમે હદ બહાર ગયા હોઈએ માફ કરી દે તથા અમારા કદમ જમાવી રાખ અને તે નાસ્તિકો ખિલાફ અમારી મદદ કર. وحسن ثواب الآخرة والله يحب المحسنين. જેથી અલ્લાહે તેમને દુનિયાનો બદલો આપ્યો અને આખરતનો બદલો તો તેનાથી પણ સરસ આપ્યો. ને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે. يردوكم على أعقابكم فتنقلبوا خاسرين. اے ایمان લાવનારાઓ, જો તમે નાસ્તિકો અલ્લાહનો ઇનકાર કરનારાઓનો હુકમ માનશો તો તેઓ તમને પાછલા પગે ફેરવી દેશે, પછી તમે નુકસાન ઉઠાવીને પાછા ફરશો. બલકે અલ્લાહ તમારો હિમાયતી છે, મદદગાર છે, અને તે સૌથી સારો મદદગાર છે. નજદીકમાં જ અમે નાસ્તિકોના મનમાં તમારો પ્રભાવ, દબાવ, રોબ નાખી દઈશું, કારણ કે તેમણે એવાને અલ્લાહનો શરીક ઠરાવ્યો છે કે જેના વિશે અલ્લાહે કોઈ સનદ ઉતારી નથી, અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને ઝાલિમોને રહેવાની જગ્યા ઘણી જ ખરાબ હશે. وَلَقَدْ صَدَقَكُمُ اللَّهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِ حَتَّى إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُمْ مِنْ بَعْدِ مَا أَرَاكُمْ مَا تُحِبُّونَ. منكم من يريد الدنيا ومنكم من يريد الآخرة ثم صرفكم عنهم ليبتليكم ولقد عفا عنكم والله ذو فضل على المؤمنين. અને ચોક્કસ અલ્લાહે તમારી સાથે કરેલો જીતનો વાયદો જંગે ઓહદમાં સાચો કરી દેખાડ્યો, જ્યારે કે તમે તેના હુકમથી તેમને પહેલા જ હુમલામાં વીણી વીણીને કતલ કરતા હતા, અહીં સુધી કે જ્યારે તમે બુઝદિલ બની ગયા અને મેદાન પરથી નહીં ખસવાની હુકમ સંબંધી અંદરોઅંદર ચર્ચા અને ઝઘડો કરવા લાગ્યા, અને જે વસ્તુ યાની કે જીતની તમે ઉમ્મીદ કરતા હતા તે અલ્લાહે સામે દેખાડ્યા પછી પણ તમોએ રસૂલની નાફરમાની કરી. તમારામાંથી કેટલાક દુનિયાને ચાહનારા હતા, ને તમારામાંથી કેટલાકો આખિરતને ચાહનારા હતા. પછી તેણે તમારું મોઢું તે નાસ્તિકોની તરફથી ફેરવી નાખ્યું અને તમે નાસવા ભાગવા લાગ્યા કે જેથી અલ્લાહ તમારી પરીક્ષા કરે. અને ખરેખર અલ્લાહે તમારાથી દરગુજર કરી ને અલ્લાહ મોમિનો ઉપર મહેરબાન છે. فأثابكم غما بغم لكي لا تحزنوا على ما فاتكم ولا ما أصابكم والله خبير بما تعملون. ને તે સમયને યાદ કરો જ્યારે તમે આગળ ને આગળ ભાગી રહ્યા હતા ને પાછા વળીને પણ કોઈને જોતા ન હતા, ને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યો હતો. પછી અલ્લાહે તમારા ઉપર દુઃખ નાખ્યું. આ એટલા માટે કે જ્યારે કદી પણ તમારા હાથમાંથી એકાદ વસ્તુ જતી રહે અથવા તમારા ઉપર એકાદ મુસીબત આવી પડે તો તેનો અફસોસ કરો નહીં. અને જે કાંઈ અમલો કરણીઓ તમે કરો છો અલ્લાહ તેનાથી ખબરદાર છે. وطائفة قد أهمتهم أنفسهم يظنون بالله غير الحق ظن الجاهلية يقولون هل لنا من الأمر من شيء قل إن الأمر كله لله يخفون في أنفسهم ما لا يبدون لك يقولون لو كان لنا من الأمر شيء ما قتلنا هاهنا قل لو كنتم في بيوتكم لبرز الذين كتب عليهم القتل إلى مضاجعهم وليبتلي الله ما في صدوركم وليمحص ما في قلوبكم والله عليم بذات الصدور. بچي الله ہے તે દુઃખ બાદ તમારા ઉપર બેખોફપણું ડરને કાઢી નાખવું એ ઉતાર્યું જે એક શાંતિ આપતી ઊંઘ હતી જે તમારામાંથી એક ટોળા ઉપર પથરાઈ ગઈ અને એક ટોળાવાળા કે જેઓ મુનાફિકો હતા ઢોંગીઓ હતા તેઓ પોતાના જીવની ચિંતામાં જ ફસી પડ્યા હતા અને જાહેલિયતના સમયમાં જેવી ખોટી કલ્પનાઓ ખોટા વિચારો અલ્લાહ વિશે કરવા લાગ્યા ને કહેતા હતા કે આ મામલામાં અમારો પણ કાંઈ હક છે અધિકાર છે. એ રસૂલ કહે બેશક દરેક મામલાનો ફેંસલો કરવો પૂરેપૂરી રીતે અલ્લાહના હાથમાં છે. તેઓ પોતાના મનમાં એવું કાંઈ સંતાડી રહ્યા છે જે તારા ઉપર જાહેર કરતા નથી ને કહે છે કે જો આ મામલામાં અમારો કાંઈ અધિકાર હોત હક હોત તો અમે આ જગ્યાએ માર્યા જતે નહીં. એ રસૂલ કહે કે જો તમે તમારા ઘરોમાં પણ હોત તો પણ જેના માટે માર્યા જવાનું લખાઈ ચૂક્યું હતું તેઓ પોતાના માર્યા જવાની જગ્યાએ જરૂર નીકળી આવતે. અને આ એટલા માટે કે અલ્લાહ જે તમારા દિલોમાં છે તેની પરીક્ષા કરે છે, ઇમ્તિહાન લે છે, તથા જે કાંઈ તમારા દિલોમાં છે તેનું માપ કાઢી લે ને અલ્લાહ મનની હાલતોથી ખૂબ જાણકાર છે. ولقد عفا الله عنهم إن الله غفور حليم. بشك અહદની લડાઈમાં બે લશ્કરોએ એકબીજાનો મુકાબલો કર્યો, સામનો કર્યો. તે દિવસે તમારામાંથી જે લોકોએ મોઢું ફેરવ્યું અને ભાગી ગયા તેનું કારણ એ સિવાય બીજું કાંઈ ન હતું કે તેમણે કરેલા ખરાબ કામોમાંથીના કેટલાકને લીધે શેતાને તેમને ટગમગાવ્યા હતા. અને ચોક્કસ જ તે છતાં અલ્લાહે તેમના કસૂરથી, ભૂલથી દરગુજર કરી. બેશક અલ્લાહ મોટો બક્ષનાર અને સહનશીલ છે.